શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય નવમો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, ગૃહસ્થજનોએ પરને પીડા ન થાય તેમ વર્તી પરલોકમાં સહાય કરનાર ધર્મનું રાફડાના શિખરની જેમ ધીરે ધીરે વર્ધન કરવું. શરીર છૂટ્યા પછી પરલોકમાં એક ધર્મ જ સહાય કરે છે, પરંતુ દ્રવ્ય કે ઘર આદિ ઉપકરણો સહાય કરતા નથી. તેમજ પિતા, માતા, પુત્ર, પત્ની, ભાઈ અને સંબંધીજનો પણ સહાય કરતા નથી, તથા મિત્રો પણ સહાય કરતા નથી. શરીર જ્યારે પંચત્વ પામે છે ત્યારે દેહને ચિતાગ્નિમાં બાળીને પુત્ર આદિ સંબંધીજનો વિમુખ થાય છે. પાછું વાળીને નહીં જોતા સૌ પોતપોતાના ઘર પ્રત્યે ચાલ્યા જાય છે. તે સમયે પોતે અનુષ્ઠાન કરેલો ધર્મ જ તે દેહ છોડીને જતા જીવની સાથે જાય છે. તેથી મનુષ્ય દેહથી સર્વ પ્રકારે ધર્મનું જ રક્ષણ કરવું, કારણ કે અંતે એ જ જીવનું રક્ષણ કરે છે. હે વિપ્ર, જો કામદેવ રક્ષણ કરવા યોગ્ય કે ધર્મની જેમ પાલન પોષણ કરવા યોગ્ય હોય તો ભગવાન શિવજી તેમને શા માટે ભસ્મીભૂત કરે? જો ધન રક્ષણ કરવા યોગ્ય હોય તો હરિશ્ચંદ્રાદિ રાજાઓ તેનો શા માટે ત્યાગ કરે? સર્વે આગળના મોટા મોટા રાજાઓ અને દધીચી વગેરે મહર્ષિઓએ પોતાના દેહને જતો કરી ધર્મનું રક્ષણ કર્યું છે, અને જગતપતિ ભગવાન શ્રીહરિ પણ એક ધર્મરક્ષાથી જ શીઘ્ર પ્રસન્ન થાય છે. કારણ કે આખું બ્રહ્માંડ પણ ધર્મથી જ ધારણ કરાઈ રહ્યું છે, એ નિશ્ચિત વાત છે. હે વિપ્ર, ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થમાં ગુણોએ કરીને ધર્મ જ સર્વ કરતાં મોટો છે, અને અર્થ ગુણોએ કરીને મધ્યમ છે, અને કામ છે તે ગુણોએ કરીને કનિષ્ઠ છે, એમ ધર્મજ્ઞ વ્યક્તિઓએ સ્પષ્ટ કહેલું છે. તેથી ધર્મનો જ આશ્રય કરો. અર્થનું સેવન તો ધર્મનો બાધ ન આવે તે રીતે કરવું, અને કામ પણ ધર્મમાં બાધ ન આવે તે રીતે સેવવો. કારણ કે સર્વ પ્રકારે ગુણોમાં શ્રેષ્ઠ એવા ધર્મમાં દેવતાઓએ અસાધારણ 10 ઐશ્વર્યો અર્થાત ગુણો રહેલા છે તે કહ્યા છે. તપ, દાન, ક્ષમા, શ્રદ્ધા, ભાવશુદ્ધિ, કામાદિ દોષોથી ક્ષોભ ન પામવાપણું, બહુ શાસ્ત્રોનો અભ્યાસ, ભગવાનને રાજી કરવા, મહાપૂજા આદિક યજ્ઞ ક્રિયાનું આચરણ, દયા, સત્ય અને સંયમ આ 10 ધર્મના અસાધારણ ગુણો કહેલા છે. ઋષિઓ એક ધર્મથી જ સંસાર સમુદ્રને તર્યા છે. સર્વે લોકો ધર્મમાં જ પ્રતિષ્ઠિત છે. દેવતાઓ પણ ધર્મથી જ પુષ્ટિ પામે છે. તેથી ધર્મ જ એક સેવવા યોગ્ય મનાયેલો છે. હે વિપ્ર, ધર્મનું આવું મોટું મહાત્મ્ય છે, તેથી ગૃહસ્થ પુરુષોએ ધર્મ પ્રધાન થઈ સહજ રીતે થતા હિંસાદી 5 પ્રકારના પાપોનો નાશ કરવા, નિત્ય આદરપૂર્વક 5 મહાયજ્ઞો કરવા. હે વિપ્ર, ખાંડણીઓ, ઘંટી, ચૂલો, પાણીયારું અને સાવરણી આ 5 હિંસાના સ્થાનો ગૃહસ્થના પાપોના કારણ છે. તેથી તે દોષના નિવારણને માટે 5 મહાયજ્ઞો કરવા. તે નહીં કરનારો ગૃહસ્થ 5 પ્રકારના પાપોથી યુક્ત થઈ નરકમાં પડે છે. હે વિપ્ર, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્યયજ્ઞ આ 5 સર્વદોષનું હરણ કરનારા મહાયજ્ઞો કહેલા છે. સ્માર્ત અગ્નિનો સ્વીકાર કરનારા ગૃહસ્થે યજ્ઞશાળાના યજ્ઞિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન્ન અર્પણ કરવું, અને જે ગૃહસ્થ સ્માર્ત અગ્નિએ રહિત હોય તેમણે રસોઈ ઘરના અગ્નિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન્ન અર્પણ કરવું. આ અનુષ્ઠાનને દેવયજ્ઞ કહેલો છે. ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ અગ્નિનો જો અભાવ હોય તો જળમાં અથવા પૃથ્વી પર હોમ કરવો, જો અન્નનો અભાવ હોય તો શાકાદિથી પણ દેવયજ્ઞ કરવો. લીંપીને શુદ્ધ કરેલા ભૂતળ ઉપર હોમ કરતા બચેલા અન્નનો વરસાદ કરી પૃથ્વી આદિ ભૂતોને નિત્ય બલિ અર્પણ કરવો તે ભૂતયજ્ઞ કહેલો છે. હે વિપ્ર, સ્વાધ્યાય કરવો તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. જો પિતૃતર્પણ પહેલાં એ બ્રહ્મયજ્ઞ ન કર્યો હોય તો વૈશ્વદેવના સમયે જ યથાશક્તિ કરવો. જો બ્રહ્મયજ્ઞ પ્રાતઃકાળે કરે તો સંગવકાળ પહેલાં કરી લેવો, અથવા સ્નાનાદિ નિત્યકર્મોને અંતે કરવો, અથવા વૈશ્વદેવને અંતે હોમબલિ અર્પણ કર્યા પછી બ્રહ્મયજ્ઞ કરવો. આ રીતે બ્રહ્મયજ્ઞ કાળભેદથી ત્રણ પ્રકારે કરવાનો કહેલો છે. ઋગ્વેદી એવા દ્વિજાતિ પુરુષે બ્રહ્મયજ્ઞને માટે વેદની આવૃત્તિને નિમિત્તે જળમાં ડૂબકી મારી હાથમાં દર્ભ ધારણ કરી બ્રહ્મયજ્ઞ કરવો, પછી મધ્યાહ્ન સંધ્યા કરવી. તૈત્તરીય શાખાના દ્વિજાતિ પુરુષે મધ્યાહ્ને સ્નાન સંધ્યા કરીને બ્રહ્મયજ્ઞ કરવો ને પછી પિતૃતર્પણ કરવું, પછી પોતાના વેદની સંહિતાના એક અધ્યાયનો પાઠ કરવો અથવા શ્રી સૂક્તના પાઠ કરવાની સાથે પુરુષ સૂક્તનો પાઠ કરવો. અશક્ત પુરુષોએ રમાપતિ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. વેદાદિ પાઠ કરવામાં અસમર્થ પુરુષે સ્વાધ્યાયનો નિયમ પૂર્ણ કરવા ઓંકારે સહિત વેદ સ્વરૂપા ગાયત્રી મંત્રનો ભાવથી એકવાર જપ કરવો. હે વિપ્ર, નિરંતર પિતૃઓને ઉદ્દેશીને એક વિપ્રને જમાડવો અથવા અશક્ત હોય તેમણે પૃથ્વી પર એક પિંડ અર્પણ કરવો તે પિતૃયજ્ઞ કહેવાય છે. ગાય, કૂતરા, કાગડા અને કીડી વગેરે નાના જંતુઓને અર્પણ કરવા નિમિત્તે થોડું અન્ન પૃથ્વી પર મૂકવો ને પછી પોતાના ઘરને દરવાજે ઊભા રહી અતિથિની પ્રતીક્ષા કરવી. વૈશ્વદેવ કર્મની સમાપ્તિ પછી હરિ ઈચ્છાએ આંગણે આવેલા વૃદ્ધ, બાળક, યુવાન, મૂર્ખ કે પંડિત જે મનુષ્ય આવે તેને અતિથિ માનીને તેમાં સાક્ષાત અચ્યુત વિષ્ણુ ભગવાનની ભાવના કરીને જમાડવો. દ્વિજાતિ પુરુષે હંતકાર અથવા અગ્ર અથવા ભિક્ષા જેટલું અન્ન પોતાની સામર્થ્ય પ્રમાણે નિત્યે અતિથિને અર્પણ કરવું તે માનુષ્ય યજ્ઞ કહેલો છે. તેમાં એક ગ્રાસ જેટલા અન્નને ભિક્ષાન્ન કહેવાય, તે ભિક્ષાન્નના ચાર ગ્રાસને અગ્ર કહેવાય છે અને 16 ગ્રાસ જેટલા અન્નને હંતકાર કહેવાય છે. વૈશ્વદેવના અંતે આવેલા આવા અતિથિનું અન્ન, જળ તથા ચંદન પુષ્પાદિક વડે યથાશક્તિ પૂજન કરવું. હે વિપ્ર, પોતાના મિત્રને અતિથિ ન માનવો, એક જ ગામમાં રહેનારને અતિથિ ન માનવો, પરંતુ વૈશ્વદેવ કર્મના અંતે હરિ ઈચ્છાએ આવેલા કોઈ પણ અજ્ઞાત નામ તથા ગોત્રવાળા પુરુષને જ અતિથિ માનવો. વિવેકી દ્વિજાતિ પુરુષે આવેલા અતિથિનું ગોત્ર કે આચરણ ન પૂછવું, કેટલું ભણેલા છો તે પણ ન પૂછવું. તે અતિથિ રૂપવાન હોય કે કુરૂપ હોય તેમને સાક્ષાત પ્રજાપતિ બ્રહ્માજી માનવો. જે કારણથી એક જગ્યાએ રહેતો નથી માટે તે અતિથિ કહેવાય છે. આવો અતિથિ જો તૃપ્ત થઈ જાય તો ગૃહસ્થાશ્રમી પુરુષ મનુષ્ય ઋણમાંથી મુક્ત થઈ જાય છે. હે વિપ્ર, માર્ગે ચાલનારો મુસાફર, નષ્ટ પામેલી આજીવિકાવાળો પુરુષ, વિદ્યાર્થી, વૈરાગી એવો વૈષ્ણવી સાધુ, સંન્યાસી અને બ્રહ્મચારી આ 6 ધર્મભિક્ષુકો કહેલા છે, જેનામાં અતિથિ બુદ્ધિ કરીને અન્ન જળાદિ કે કરીને તૃપ્ત કરવામાં આવે તો મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, સંન્યાસી, બ્રહ્મચારી, અગ્નિહોત્રી અને વિષ્ણુ યાગાદિ મહાયજ્ઞો કરનાર દ્વિજ આ 4 સદાય અતિથિ કહેલા છે, તેમજ દિવસે દિવસે નવા નવા આવતા જનો તે પણ અતિથિ કહેવાય છે. હે વિપ્ર, જે ગૃહસ્થાશ્રમી પુરુષ આ ઉપરોક્ત અતિથિઓને અન્ન આપ્યા વિના જમી લે છે તે ગૃહસ્થાશ્રમી કેવળ પાપને જ જમે છે. તે બીજા જન્મે કેવળ મળ ખાનારો થાય છે. જે ગૃહસ્થને ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો ફરે છે તે અતિથિ પોતાના સર્વે પાપ તે ગૃહસ્થને આપીને તેમના સર્વે પુણ્ય લઈને ચાલ્યો જાય છે, માટે સ્વયં ગૃહસ્થ પુરુષ જે કાંઈ અન્નાદિકનો આહાર કરતો હોય તેનાથી જ અતિથિનું શક્તિ પ્રમાણે પૂજન કરવું અથવા જળ કે શાક અર્પણ કરી પૂજન કરવું. હે વિપ્ર, અન્નદાન અને વસ્ત્રદાનમાં પાત્રનો વિચાર ન કરવો, કારણ કે ભૂખ્યો જન અન્નદાનનો પાત્ર છે અને વસ્ત્ર વિનાનો જન વસ્ત્રદાનનો પાત્ર છે. આ પ્રમાણે મેં તમને પાંચ યજ્ઞોનો વિધિ સંક્ષેપથી કહ્યો, જે વિધિનું ગૃહસ્થાશ્રમી પુરુષોએ સર્વ પ્રકારે અનુષ્ઠાન કરવું તેમાં કોઈ બાંધછોડ નથી. કારણ કે જો દ્વિજાતિ એવો ગૃહસ્થાશ્રમી પુરુષ મોહવશ થઈ અજ્ઞાનથી નિત્ય કરવા યોગ્ય આ પંચમહાયજ્ઞોને કરતો નથી ને ભોજન કરી લે છે તો તે દોષે ભરાય છે અને પશુ પક્ષી આદિ તિર્યક યોનિને પામે છે તથા તે મૃત્યુ પામ્યા પછી યમયાતનાને પામે છે. તેથી રૂઢિબુદ્ધિવાળા દ્વિજાતિ પુરુષોએ પંચમહાયજ્ઞો નિત્ય કરવા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિએ ગૃહસ્થના ધર્મોનો ઉપદેશ કરતા સ્માર્ત કર્મોમાં પંચયજ્ઞોના વિધિનું નિરૂપણ કર્યું. એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો.